ચિંતા કરે છે, બંધ કરતા હટાવે. આ બંધ કરેલો જે તારો તારકની ડાબલીઓ છે બુદ્ધિમાં, એને ઉગાડી પાડ. એમાં જરા જે અંદર ભરેલો છે કચરો એને ફેંકી દે તર્ક નો, સમજવાની પ્રયત્ન કર કે સતત સચ્ચા અમર્જના. તેથી ઉપનિષદ કે છે, દેવાવક બ્રહ્મણો રૂપે મૂર્તન છે એવ અમૂર્તન છે. મૂર્ત પણ બ્રહ્મ નું રૂપ છે, અમૂર્ત પણ બ્રહ્મ નું રૂપ છે. દેવાવ બ્રહ્મણો રૂપે મૂર્તન ચૈવ અમૃતન ચ મર્ત્યં ચ અમૃતન ચ. જે મર્ત્ય છે તે પણ બ્રહ્મનું રૂપ છે, જે અમૃત છે તે પણ બ્રહ્મનું રૂપ છે. સચ્ચત્ય સ્થિતંચ યચ્ચ, જે સ્થિત છે, કૂટસ્થ છે તે પણ એક બ્રહ્મનું રૂપ છે. યચ્ચ એટલે જે ચલાયમાન છે તે પણ એક બ્રહ્મનું રૂપ છે. યચ્ચ સ્થિતંચ અને સચ્ચત્ય, જે સત એટલે જે અભિવ્યક્ત છે તે પણ બ્રહ્મનું રૂપ છે, જે અનભિવ્યક્ત છે તે પણ બ્રહ્મનું રૂપ છે. બધા રૂપ બ્રહ્મના છે, પણ સ્થિતિ શું થાય એમાં બહુ સુંદર કહે છે. અથાહ ખલ્વ અભિધાનમ સત્યસ્ય સત્યમ. સત આપણે સત્ય કહેતા કહેતા હોઈએ છે, સત્ય. આજે તો સત્ય શબ્દ આપણે એટલો બધો રૂઢીમાં વપરાઈ ગયો છે કે એની ઇટમોલોજી આપણને ખ્યાલ નથી, પણ ઉપનિષદ એની ઇટમોલોજી બહુ સારી આપે છે. વ્યુત્પત્તિ ઉપનિષદ કે છે કે સત્ય આ એક શબ્દ નથી, બે શબ્દથી બનેલો ઘડાયેલો એક શબ્દ છે. એમાં એક છે સત શબ્દ, બીજો છે ત્યત શબ્દ. સત એટલે જે અભિવ્યક્ત થયેલું સામે હોય છે, અને ત્યત એટલે જે અભિવ્યક્ત ન થયેલો એની પાછળ જે હોય છે. જેવી રીતે મેં તમને કહું સિતારો સે આગે જહાં ઓર ભી હૈ એ જેટલું દેખાય છે, એની પાછળ જે ન દેખાતું રૂપ એ ત્યત છે. એ ત્યત પણ એનો જ રૂપ છે, સત પણ એનો જ રૂપ છે. પુરુષોત્તમમાં તો ઘણું સુંદર કહ્યું છે. કેટલાક લોકો કહે છે કે બ્રહ્મમાં જગત નથી, પણ એવું નથી. ઉપનિષદ કહે છે ભૂતમ ભવ્યમ બધું બ્રહ્મ છે. ભૂત પણ બ્રહ્મ છે, ભવ્ય પણ બ્રહ્મ છે, અને વર્તમાન તો બ્રહ્મ છે જ. એટલે ત્યાં કશું ત્રૈકાલિક નિષેધક પ્રતિયોગિતા જેવું છે જ નહીં. બ્રહ્મમાં કોઈ વસ્તુનો નિષેધ થઈ શકે નહીં, નિષેધ થઈ શકે નહીં, બધું બ્રહ્મ છે. એટલે બ્રહ્મને સમજવું હોય તો એક પહેલો પાસો છે કે બ્રહ્મ નિરાકાર છે. બીજો પાસો બ્રહ્મનો છે કે બ્રહ્મ સર્વાકાર છે. ત્રીજો પાસો બ્રહ્મનો છે કે બ્રહ્મ ભાવાકાર છે. અને આ ત્રણેય આકારો, નિરાકાર, સર્વાકાર અને ભાવાકાર, એ ટોચ ઉપર જઈને એક થઈ જાય છે. એ ટોચ પાછી જુદી નથી, એ પિરામિડ ની ટોચ પિરામિડ થી લોખી નથી. એક જ પિરામિડ માં ત્રણેય ફેસેટ છે, એમ બ્રહ્મમાં ત્રણેય ફેસેટ છે. અને નિરંતર ભગવાન આ ત્રણ ફેસેટ ને લઈને ગીતાનો ઉપદેશ આપી રહ્યા છે. જરા જો આપણે ધ્યાન ના આપીએ તો ચૂકી જઈએ વ્યાખ્યા કરવામાં, આપણને અગરમ બગડમ થઈ જાય, ગુમયમ પાયસમ થઈ જાય. ગુમયમ પાયસમ એટલે શું? ગોમાય એટલે ગાયનું જે કઈ હોય તે ગોમાય કહેવાય. હવે કોઈકને કહીએ કે ગોમાય લાવ, તો એ દૂધ પણ અર્થ હોય શકે ને ગોબર પણ અર્થ હોય શકે. પણ એ તો સમજવું જોઈએ ને કે કયા સંદર્ભમાં એ ગોમાય મગાવી રહ્યો છે. જમવા બેઠો હોય એટલે ગોમાય લાવતો અને ગોબર લાવીને ભાણામાં પરસે તો શું કરે. એટલે ગોમાયમ પાયસમ, ભાઈ જમી રહ્યા છે તે વખતે ગોમાય જે લાવવું જોઈએ તે દૂધ લાવવું જોઈએ. બીજા કોઈક વખતે કોઈ બાંડી ઘસતા હોઈએ, કોઈ લીપા પોતી આંગણની કરતા હોઈએ, તે વખતે દૂધ લાવીને ઉભો રહી જાય તો શું કરવું. એટલે ગોમાયમ પાયસમ ન થવું જોઈએ કે છે ગોમાય બધા જ, પણ એનો વિવેક આપણને ખબર પડવી જોઈએ કે કયા સંદર્ભમાં ગોમાય શબ્દ વપરાયો. તે રીતે આપણે જો ગોમાય લાવીએ તો એનો ઉપયોગ થાય. નહીં તો વિજ્ઞાન નથી, જ્ઞાન છે તે તો ઠીક, પણ વિજ્ઞાન તમને જડ્યું નથી હજી. કે તમે સમજી ગયા કે ગોમય એટલે ગાયનું જે કઈ હોય તે ગોમય, પણ એનું વિજ્ઞાન તો આવડવું જોઈએ ને કે જમતી વખતે કયું ગોમય આવવું જોઈએ, આંગણને લીપાપોતી કરવી હોય તે વખતે કયું ગોમય આવવું જોઈએ. નહીં તો ગોમય એમ પાયસમ થાય, એમ સંસ્કૃતમાં એક મુહાવરો છે. તે મુજબ આ કઈ વખતે ભગવાન નિરાકારતાની વાત કરી રહ્યા છે, કઈ વખતે ભગવાન સર્વાકારતાની વાત કરે છે, કઈ વખતે ભગવાન ભાવાકારની વાત કરે છે, તે વિવેક આપણને સમજવો જોઈએ. અને એક વખતે આ દ્રષ્ટિ રાખીને ગીતાના પંક્તિઓને જોશો તો તમને એમ લાગશે કે ભગવાન તમારી સાથે બોલી રહ્યા છે, એક એક શ્લોકનો અર્થ એવી સ્પષ્ટતા તમને થશે. અને આ વિવેક ખોવાઈ ગયો તો તમને લાગશે કે બધું ગોમાયમ પાયસમ છે, કોઈક વખતે આમ કે છે, કોઈક વખતે આમ કે છે. તમને લાગશે ભગવાનને કઈ ગપ ગોળા હાંસતા હશે, ભગવાન છે લીલા કરે બધી. એટલે એવું નથી, લીલા તો કરે છે ભગવાન, પણ ગપ ગોળા અહીંયા નથી હાંક્યા. ક્યાંય હાંક્યા હશે ભગવાને ગપ ગોળા? ગીતામાં તો ઉપનિષદોનો સાર ભગવાને સમજાવ્યો છે, અને જે ઉપનિષદનો સાર સમજાવ્યો છે એમાં દેવાવ બ્રહ્મણો રૂપે મૂર્તંચૈવ અમૂર્તંચ મર્ત્યંચ અમૃતંચ ની જે પોલિસી છે, મહાન પોલિસી, તેને સમજતા આવડવી જોઈએ. એટલે જે નિરાકાર રૂપ છે તેને ભગવાન અવારનવાર ગીતામાં અવ્યક્ત અવ્યક્ત અક્ષર એવા શબ્દોથી પુકારે છે. જે સર્વાકાર રૂપ છે તેને ઠેકાણે ઠેકાણે રિફર કરે છે ઉત્તમ પુરુષ કરીને, અને ભાવાકાર તો પોતે સારથી છે. એટલે એક કૃષ્ણ જે સારથી બનીને બેઠો છે તે એક સર્વાકાર, જેનો અનુભવ અર્જુનને ભગવાને વિરાટ દર્શનમાં કરાવ્યો. ઘણા લોકો કે લાગે કે આકાર બ્રહ્મમાં કલ્પિત છે, પણ આકાર જો બ્રહ્મમાં કલ્પિત હોય તો અજ્ઞાનથી દેખાવો જોઈએ, દિવ્ય દ્રષ્ટિથી નહીં. ભગવાને ચોખ્ખો ખુલાસો આનો આપ્યો છે, દિવ્યં દદામિ તે ચક્ષુ પશ્યમે યોગમેશ્વરમ. જો અજ્ઞાનથી કલ્પિત આકાર હોય તો દિવ્ય દ્રષ્ટિથી દેખાય એવું કેમ થઈ શકે? ભગવાન કે છે કે મારી સર્વાકારતા તને જોવી હોય તો દિવ્ય દ્રષ્ટિ જોઈશે, દિવ્ય દ્રષ્ટિ વગર મારી સર્વાકારતા નહીં દેખાય. અને તને સમજવી હોય તો એ સર્વાકારતા પણ મારામાં જ છે, તને સમજવી હોય તો હું તારો સારથી રૂપે જે તારો ભાવ આકાર છે કે કૃષ્ણ મારો સારથી તે પણ હું છું, અને તને સમજવું હોય તો અવ્યક્ત પણ હું જ છું, તદ્ધામ પરમમ મમ. એક સામાન્ય રીતે સમજો એને સ્પષ્ટતાથી. દાખલા તરીકે સૂર્ય, સૂર્ય નો એક પિંડ ગોલ છે જે ઉદિત થાય છે, જે અસ્ત થાય છે. એક સૂર્યનો તડકો જેને આપણે આતપ કહીએ તે પણ હોય, અને એક સૂર્યનો પ્રકાશ જે જો હજી દેખાઈ રહ્યો છે આપણને, બહાર દ્રષ્ટિ કરશો તો દેખાશે, હજી અંધકાર નથી થયો. આ પ્રકાશ કોનો? સૂર્યનો. સૂર્ય નથી, તડકો નથી, છતાંય સૂર્યનો પ્રકાશ છે. આ અવ્યક્ત છે એમ સમજો. જે તડકો આતપ છે તે સર્વાકાર છે, અને જે સૂર્યનો પિંડ ગોલ છે તે ભાવાકાર છે, ઘનીભૂત, જેને કન્ડેન્સ કહીએ. એટલે જ કે છે કે ભગવાનનો જે રૂપ છે તે આનંદ ઘન રૂપ છે. આનંદ ઘન એટલે શું? કન્ડેન્સ ફોર્મમાં એ ભાવાકાર રૂપે છે. થોડુંક વિસરણ થયું તો ધૂપ રૂપે જે આતપ જે ફેલાય તે રીતે પરમાત્મા છે, અને ઓર થોડો અવ્યક્ત થઈ ગયો એટલે આપણને સહેજમાં સમજ ના આવે. હવે કહું તો તમને ખ્યાલ આવશે કે સૂર્યનો પ્રકાશ છે, નહીં તો આપણે માનીને ચાલીએ કે સૂર્ય આત્મીય ત્યારે. અરે પણ સૂર્ય આત્મીય નથી, હજી સૂર્યનો પ્રકાશ છે, અને રાતને હમણાં ચંદ્રમાં ઉદિત થશે તેમાં જે પ્રકાશ આવશે ચાંદીનો તે પણ સૂર્યનો જ પ્રકાશ છે. બીશ્યોર એ ચંદ્રમાનો પ્રકાશ નથી. સૂર્યની મહિમા એટલી મહાન છે કે આત્મા પછી પણ તમારી ભૂમિને પ્રકાશિત કરતો રહે છે. એ વાત તમારે સમજવી જોઈએ. તમેવ ભાંતમ અનુભાતી સર્વમ તસ્યા ભાષા સર્વમિદમ વિભાતી. તેના ભાન થકી બધું ભાન થઈ રહ્યું છે, તેના ભાનથી બધું અનુભાન થાય છે, તેનો તેની સત્તાની બધી અનુસત્તા છે, તેના ચૈતન્યનું બધું અનુચૈતન્ય છે, તેના સુખનું તેના આનંદનું બધું અન્વાનંદ છે. એ સ્વરૂપ જ્યાં સુધી આપણને ન સમજમાં આવે, નવા આરે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. પરમાત્મામાં કોઈક જાતની પ્રિયતા રહેલી છે, તે પ્રિયતાની અવ્યક્ત અનુભૂતિ આપણને દરેકે દરેક વસ્તુમાં થાય છે. મને પત્ની પ્રિય લાગે કે ધન પ્રિય લાગે, છોકરો પ્રિય લાગે કે ટેપ રેકોર્ડર પ્રિય લાગે કે જે કઈ પ્રિય લાગે, ખરેખર એ પ્રિયતા એ પરમાત્માની પ્રિયતાનો એક અંશ છે. ઉપનિષદ બહુ સુંદર આ વાતને સમજાવતા કહે છે કે આના જે ક્ષુદ્ર અંશો છે તેનાથી આપણે જીવી રહ્યા છે. એક એક ક્ષુદ્ર અંશમાં આટલો આનંદ જો મળતો હોય તો યોગઈ ભૂમા તત્સુખમ નાલતી એ સુખમ અસ્તી ભૂમાત્મેવ વિજિજ્ઞાસિતવ્ય ભૂમૈવ સુખમ. આ ભૂમા જેનાથી આ એક સૂર્યના અસ્ત થયા પછી જો આટલો પ્રકાશ હોય, કોઈ દિવસે સૂર્યને તો જોઈને જુઓ કે એમાં કેટલું પ્રકાશ છે. એક વિષયોમાં મળતા સુખને તમે જોઈને ચકાસીને જોઈ શકો છો કે કેટલું સુખ છે, જેને જ્યાં મળતું હોય તેને. તો કોઈક વખતે એ સુખના સ્ત્રોતની તરફ દ્રષ્ટિ કરશો તો તમને ખ્યાલ આવશે. તેથી મહાપ્રભુજી બહુ સુંદર વાત કહે છે કે પ્રીતિસ્તુ ભગવત ધર્મ. પ્રીતિ એ ભગવાનનો ધર્મ છે, એને ભગવાને એ ખંડશ બધાને વહેંચ્યો છે. જેને જેટલી ભાગમાં પ્રીતિ મળી તેટલી તે પ્રીતિ વધારે કરી શકે છે, જેને ઓછી મળી તેટલી પ્રીતિ ઓછી કરી શકે છે. એટલે પ્રીતિ એ ભગવત ધર્મ છે. જીવ જીવને એ મળી છે, વહેંચણીમાં જીવને એને મળી છે. એટલે સચ્ચિત આનંદ જે આપણે કહીએ, થોડુંક ધ્યાન આપશો તો પતા આવશે કે પાછો પીરા મીરે કાઢી ગયો. સત એક પેસેટ છે એનો કે તે છે, ચિત્ત બીજો પેસેટ એનો છે કે છે એટલું જ નહીં પણ એને પોતાના હોવાનો અહેસાસ પણ છે, અવેરનેસ પણ છે કે હું છું. જેમાં ટેબલ છે પણ એને પોતાને હોવાનો અહેસાસ નથી કે હું છું, પણ આપણે છીએ અને આપણને આપણા થવાનો હોવાનો અહેસાસ છે. એટલે આપણે ચિત્ત છીએ, પણ આ આપણા હોવાના અહેસાસમાં આપણને દરેક વખતે આનંદની અનુભૂતિ નથી થતી. હમણાં જ આપણને લાગે કે હમણાં ધારો કે 7 થી થોડોક ઘંટાભર પ્રવચન આગળ ચાલે તો આપણને એમ થાય કે ઠીક છે, તો ખરા સાંભળી રહ્યા છે પણ જરાક થકાન લાગી ગઈ. એટલે આનંદની અનુભૂતિ ક્ષીણ થાય. એટલે હોવું એક જુદી વસ્તુ છે, અવેરનેસ એક જુદી વસ્તુ છે, અને આનંદની અનુભૂતિ ક્ષીણ થઈ જાય એ ત્રીજી વસ્તુ છે. પણ જેના બ્રહ્મ છે, બ્રહ્મને પોતાની અવેરનેસ છે અને એ અવેરનેસમાં નિરંતર આનંદની અનુભૂતિ એને છે, તેથી આપણે બ્રહ્મને સચ્ચિદાનંદ કહીએ છીએ. સત ચિત્ત આનંદ એના 3 પેસેટ છે, પણ 3 કઈ ડાબલા ચોથા નોખા નોખા કમ્પાર્ટમેન્ટ નથી બ્રહ્મમાં કે આપણે આને એક કમ્પાર્ટમેન્ટને સત કહીએ, બીજા કમ્પાર્ટમેન્ટને ચિત્ત કહીએ, ત્રીજા કમ્પાર્ટમેન્ટને આપણે આનંદ કહીએ. એક જ બ્રહ્મમાં 3 પાસાઓ છે. એક જ બ્રહ્મમાં સચ્ચિદાનંદ 3 પાસા છે, જેવી રીતે એક જ બ્રહ્મમાં નિરાકાર, સર્વાકાર અને આનંદાકાર પાસા છે. આનંદાકાર પાસો જે ભાવાકાર પાસો જે છે એનો એના આનંદની અભિવ્યક્તિ છે. આનંદ છે તેથી બ્રહ્મ ભાવાકાર રૂપે પરિણત થઈ રહ્યો છે. ચૈતન્ય છે તેથી સર્વાકાર છે, કેમ કે જેટલો આકાર છે તેનો ભાન ચૈતન્ય થકી થાય છે. તમે ભાંતમ અનુભાતી સર્વમ સત્યાભાષા સર્વમિદમ વિભાતી, અને કેવલ સતને જોવા જશું તો આપણને નિરાકાર લાગશે. એટલે એટલે બ્રહ્મની એક રીતે આપણે કોઈ પણ એક પાસાને તમે સ્વીકારો તેમાં કશો વાંધો નહીં, કોઈ વાંધો નથી આવતો. પણ એક પાસાને પકડીને તમે બેસી જાઓ તો તમે બ્રહ્મને સમજવામાં ફેલ થયા. બ્રહ્મને બધી રીતે સમજવો જોઈએ, નિરાકાર રીતે સમજવો જોઈએ, સર્વાકાર રીતે સમજવો જોઈએ, આનંદાકાર રીતે ભાવાકાર રૂપે સમજવો જોઈએ. તેથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, બ્રહ્મેતી પરમાત્મેતી ભગવાન ઇતિ શબ્દ્યતે ત્રિતયે ત્રિતયમ વાચ્યમ ક્રમેણૈવ મયાત્રહી. એ જ તત્વ એને આપણે બ્રહ્મ પણ કહીએ, એ જ તત્વ એને આપણે પરમાત્મા પણ કહીએ, એ જ તત્વ એને આપણે ભગવાન પણ કહીએ. પણ થોડું ધ્યાન દઈને સમજો કે બ્રહ્મ જે વખતે કહીએ છીએ તે વખતે આપણે આ નિરાકાર સર્વાકારની વાત નથી કરી રહ્યા, નિરાકારની વાત કરી રહ્યા છે. પણ બ્રહ્મ નિરાકાર છે કેમ? બ્રહ્મનો મતલબ શું? જે વ્યાપક હોય તે, જે વ્યાપક હોય તેને આકાર ન હોય. દાખલા તરીકે સૂર્યનો પિંડ, સૂર્યનો પિંડ વ્યાપક નથી પણ સૂર્યનો જે પ્રકાશ છે તે વ્યાપી જાય છે. ચોમેરે સોલાર સિસ્ટમમાં તો એટલી જ વ્યાપી જાય છે, બીજા બહાર જતો હોય કે ન જતો હોય, પણ ઉદાહરણમાં સમજવા માટે એટલું પર્યાપ્ત છે કે સોલાર સિસ્ટમમાં સૂર્યનો પ્રકાશ વ્યાપી રહ્યો છે. એ વ્યાપી રહ્યો છે, જ્યાં સૂર્ય નથી ત્યાં પણ સૂર્યનો પ્રકાશ છે. એ પ્રકાશ છે એ અર્થમાં એ વ્યાપક છે. તો વ્યાપક હોવાથી એમાં આકાર ન હોય, પણ એનો એક પાસો છે. એટલું જ પાછું નથી. જ્યારે તમે એમ માનીને બેસી જશો કે વ્યાપક છે તેથી નિરાકાર છે, એટલે વ્યાપક સૂર્યનો પ્રકાશ વ્યાપક છે તેથી સૂર્યપિંડ ગોળ નથી, એવું કહેવા જશો તો વાત ખોટી. પ્રકાશના રૂપે સૂર્ય વ્યાપક છે, નિરાકાર છે, અને સૂર્યપિંડના રૂપે એ ગોળ છે, સાકાર પણ છે. તેથી મહાપ્રભુજી પોતાના મતની સ્પષ્ટીકરણ આપતા એમ કે છે, સાકાર બ્રહ્મવાદ. એટલે સાકાર પણ છે અને બ્રહ્મ પણ છે, વિરુદ્ધ ધર્માશ્રય છે. તે સાકારતા એની કેવી રીતે પ્રકટ થાય? સાકારતા એની સૌથી પહેલા નિરાકારતા સમજો બ્રહ્મ રૂપે, પછી એની સર્વાકારતા સમજો પરમાત્મા રૂપે. કેમ કે જેટલા આકાર છે એને ધારણ કરનારો છે કોણ? છે જેટલા આકાર છે એને ધારણ કરનારો તત્વ તે એક જ છે, સર્વાકાર તેને ભગવાન ગીતામાં વિરાટના દર્શનમાં અર્જુનને સાક્ષાત્કાર કરાવો કે સર્વરૂપ મેં ધારણ કર્યા છે, સર્વાકાર ધારણ કરનાર તે પરમાત્મા છે. વિરાટનું જે વર્ણન છે તે એ તત્વના પરમાત્મા હોવાના પાસાનું વર્ણન છે. અવ્યક્ત જેને ભગવાન અક્ષર બ્રહ્મ કહે છે, નોકા તદ ધામ પરમ મમ. ધામ એટલે શું? ધામ એટલે આપણે સમજીએ કે કોઈ સ્થાન, કોઈ લોક, એ પણ એક અર્થ છે ધામનો. પણ ધામનો એક અર્થ પ્રકાશ પણ થાય છે. સૂર્યનો ધામ એટલે સૂર્યનો પ્રકાશ. સૂર્ય ક્યાં રહે છે? આપણને સૂર્યને ઓળખવું હોય તો શું કહેશો? કે જે ઠેકાણે સૂર્યનો પ્રકાશ સૌથી વધારે હોય તે દિશામાં તમે જુઓ, તમને સૂર્ય જળશે. એમ અક્ષર બ્રહ્મમાં તમે જોશો તો તમને પરમાત્મા જળશે. પરમા